श्रीमद देवी भागवत स्कंद सातमो अध्याय 25। साप करड़वाथी रोहितनु मृत्यु, राणीनो विलाप अने राजा प्रत्ये चांडाळनो क्रूर व्यवहार। सुत जी कहे छे, शौनक, एक समयनी वात छे, राजकुमार रोहित रमवा माटे केटलाक छोकराओनी साथे बहार गयो हतो। રમત પૂરી થયા પછી તે ગુરુદેવના માટે તેમની પ્રસન્નતા હેતુ દર્ભ ઉપાડી રહ્યો હતો। તેની શક્તિ પ્રમાણે તેણે મૂળિયા સાથે કેટલાક દર્ભ ઉપાડ્યા। યજ્ઞ માટે તેણે બીજી આવશ્યક સમિધો તથા વિધિપૂર્વક પલાશ એટલે ખાખરાના લાકડા પણ એકત્ર કર્યા। આ બધી સામગ્રીનો તેણે એક ભારો બનાવ્યો અને માથા પર મૂકી ચાલવા લાગ્યો। તે નાનો બાળક તો હતો જ, તેથી ચાલતા ચાલતા થાકી ગયો। તેને પાણીની તરસ પણ લાગી હતી, તેથી તે એક તળાવ પર ગયો। તળાવના કિનારે એક રાફડા પર ભારો ઉતારી પાણી પીધું અને થોડો સમય વિશ્રામ કર્યો। પછી રાફડા પરથી ભારો ઉપાડવા ગયો, ત્યાં જ વિશ્વામિત્રજીની પ્રેરણાથી એક ભયંકર મોટો ઝેરી કાળો નાગ રાફડામાંથી નીકળ્યો અને તે રોહિતને કરડ્યો। સાપના કરડવાથી રોહિત જમીન પર પડી ગયો અને તે નિષ્પ્રાણ થઈ ગયો। સાથેના બાળકો આ જોઈને ગભરાઈ ગયા અને બ્રાહ્મણના આશ્રમ પર ગયા। તેમણે રોહિતની માને કહ્યું, બ્રાહ્મણની દાસી, તમારો પુત્ર રમવા માટે અમારી પાસે બહાર આવ્યો હતો, ત્યાં તેને સાપ કરડ્યો અને તે મરી ગયો। વજ્રઘાત જેવા શબ્દો સાંભળીને રાણી મૂર્છિત થઈને કેળના ઝાડની જેમ જમીન પર પડી ગયા। બ્રાહ્મણે રોષપૂર્વક રાણી પર જળ છાંટ્યું। થોડી વાર પછી રાણીની મૂર્છા વળી ત્યારે બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણ બોલ્યો, ઓ દુષ્ટા, સંધ્યાકાળે રડવું એ અમારું અમંગળ કરનાર અને અશુભ છે, આવું તું જાણે છે, છતાં કેમ રડે છે? શું તારા હૃદયમાં શરમ જેવું કંઈ છે જ નહીં? આ પ્રમાણે બ્રાહ્મણે કહ્યું, તેને રાણીએ કોઈ ઉત્તર ન આપ્યો। પુત્રના શોકથી દુઃખી થઈને રાણી રડી રહ્યા હતા, તેમનું શરીર આંસુઓથી ભીંજાઈ ગયું હતું, માથાના વાળ વિખેરાઈ ગયા હતા। અત્યંત દયનીય દશામાં તેમના શરીર અને કપડાં ધૂળમાં રગદોળાઈ ગયા હતા। બ્રાહ્મણે ક્રોધાવેશમાં આવીને રાણીને કહ્યું, ઓ દૃષ્ટા, તને ધિકાર છે, કારણ કે તારી પૂરી કિંમત ચૂકવવા છતાં પણ તું મારું કામ કરવામાં આનાકાની કરી રહી છે। જો તારે મારું કામ નહોતું કરવું તો મારી પાસેથી ધન કેમ લીધું? આ પ્રમાણે વારંવાર નિષ્ઠુર શબ્દો દ્વારા તે રાણીને ધમકાવવા લાગ્યો। રાણીની આંખોમાંથી સતત અશ્રુ ધારા વહી રહી હતી। તેમણે દુઃખ સાથે રડવાનું કારણ બ્રાહ્મણને કહ્યું, સ્વામીન, મારો પુત્ર બહાર ગયો હતો, તેને સાપ કરડ્યો અને તે મરી ગયો છે। હે ઉત્તમ વ્રતધારી, મારે મારા પુત્રને જોવા જવું છે, મને આજ્ઞા આપો। હવે તે પુત્રના દર્શન મારા માટે દુર્લભ બની ગયા છે। આવા કરુણાયુક્ત વચનો કહીને રાણી ફરી રડવા લાગ્યા। ત્યારે તે ક્રોધી બ્રાહ્મણે તેમને કહ્યું, બ્રાહ્મણ બોલ્યો, ઓ નીચ દુષ્ટ આચરણ વાળી, શું તું પાપને ઓળખતી નથી? સાંભળ, જે વ્યક્તિ સ્વામી પાસેથી પૈસા લઈને તેનું કામ સારી રીતે કરતી નથી, તેને એક કલ્પ સુધી અત્યંત ભયંકર એવા રોરવ નર્કમાં જવું પડે છે। ત્યાર પછી તે કુકડાની યોનિમાં જન્મ લે છે। જો તારા હૃદયમાં સહેજ પણ પરલોકનો ભય હોય તો ઊભી થઈને મારા કામમાં જોડાઈ જા। આ પ્રમાણે બ્રાહ્મણના કહેવાથી ધ્રુજતા ધ્રુજતા રાણીએ કહ્યું, નાથ, મારા પર કૃપા કરી પ્રસન્ન થાઓ, હું બાળકને જોઈ આવું તેટલા સમય માટે જ મને રજા આપો। આમ કહીને રાણી પોતાનું માથું બ્રાહ્મણના ચરણો પર મૂકીને પુત્ર શોકથી અત્યંત દુઃખી થઈને વિલાપ કરી રહ્યા હતા। ત્યાર પછી ક્રોધથી લાલ આંખો કરીને તે બ્રાહ્મણ રાણીને કહેવા લાગ્યો। બ્રાહ્મણ બોલ્યો, તારા પુત્રથી મારે શું પ્રયોજન? તું પહેલા ઘરનું કામ કર, શું તું મારા ચાબુકના મારને ભૂલી ગઈ છે? આ પ્રમાણે બ્રાહ્મણના કહેવાથી રાણી ધૈર્ય રાખીને ઘરનું કામ કરવા લાગ્યા. પગ દબાવવા, તેલ માલિશ કરવામાં અડધી રાતનો સમય પસાર થઈ ગયો. ત્યારે બ્રાહ્મણે રાણીને કહ્યું, હવે તું પુત્ર પાસે જઈ શકે છે, તેનો અગ્નિ સંસ્કાર કરીને તરત જલ્દી પાછી આવી જજે, જેથી મારા ઘર કાર્યમાં કોઈ અવરોધ ઊભો ન થાય. રાણી રાત્રિના સમયે એકલા જ ટોળામાંથી છૂટી પડેલી મૃગલીની જેમ અને વાછરડા વિનાની ગાયની જેમ ઝૂરતા મૃત પુત્ર પાસે દોડ્યા. કાશીપુરીની બહાર જઈ લાકડા તથા દર્ભના ઘાસ પર રાકની જેમ પોતાના પુત્રને મરેલો જોઈને અત્યંત વિહ્વળ થઈ અતિ કઠોર અવાજમાં રડવા લાગી, બેટા તું મારી પાસે આવ. બેટા કહે તો ખરો, તું કેમ રિસાઈ ગયો છે? બેટા તું વારંવાર માં માં કહીને મારી પાસે આવતો હતો. આમ વિલાપ કરતા રાણી મૂર્છિત થઈને પુત્રના મૃતદેહ પર પડી ગયા. ભાનમાં આવ્યા બાદ બે હાથથી તેમણે બાળકને પકડી લીધો. તેના મોઢા ઉપર પોતાનું મોઢું મૂકીને દુઃખદાયક શબ્દોથી રડવા લાગ્યા. રડતા રડતા પોતાના માથા અને છાતી પર પ્રહાર કરવા લાગ્યા. ઓ પુત્ર, ઓ બાળક, ઓ વત્સ, ઓ મારા સુંદર પુત્ર, તું ક્યાં ગયો? ઓ રાજન, તમે ક્યાં ચાલ્યા ગયા? તમારા પ્રાણપ્રિય પુત્રને આજે મૃત હાલતમાં જમીન પર પડેલો જુઓ. પછી રાણી કદાચ બાળક જીવતો તો નહીં થયો હોય એવું અનુમાન કરી તેનું મોઢું જોવા લાગ્યા. જ્યારે મોઢું જોતા ખબર પડી ગઈ કે તે મરી ગયો છે, મરી જ ગયો છે, ત્યારે ફરી મૂર્છિત થઈને પડી ગયા. મૂર્છા વળ્યા પછી તેમણે ફરીથી પોતાના હાથથી બાળકનું મોઢું પકડ્યું અને કહ્યું, બેટા આ મહાઇન્દ્રનો ત્યાગ કરીને તરત ઊભો થઈ જા. અત્યારે અડધી રાતનો સમય છે. સેંકડો શિયાળો બોલી રહ્યા છે. ભૂત પ્રેત પિશાચ અને ડાકણોના ટોળાનો ભયંકર અવાજ સંભળાય છે. સૂર્યાસ્ત થતા જ તારા સાથી મિત્રો તેમના ઘેર ચાલ્યા ગયા. તું એકલો જ અહીં કેમ પડી રહ્યો છે? સુતજી કહે છે, શૌનક આ પ્રમાણે વિલાપ કર્યા પછી દુર્બળ શરીર વાળા તે રાણી ફરી આ પ્રમાણે કહીને રડવા લાગ્યા. ઓ પુત્ર, તું હજી નાનો બાળક છે. ઓ સુંદર પુત્ર, તને લોકો લોહિત કહીને બોલાવે છે. ઓ પુત્ર, તું મને કેમ જવાબ નથી આપતો? પુત્ર, હું તારી માં છું, તે શું તું ભૂલી ગયો? તું મારા સામે તો જો. પુત્ર, આપણને આપણા દેશમાંથી નીકળી જવું પડ્યું છે. રાજ્ય હાથમાંથી ચાલ્યું ગયું છે. મારા પતિદેવે મને બીજાના હાથમાં વેચી દીધી છે અને હું દાસીનું કામ કરી રહી છું. આટલી આપત્તિ હોવા છતાં હું તારું મોઢું જોઈને મારું જીવન વ્યતીત કરતી હતી. બેટા, તારા જન્મ વખતે બ્રાહ્મણોએ ભવિષ્ય ભાખ્યું હતું. તેમણે અમને કહ્યું હતું, આ બાળક દીર્ઘાયુ પૃથ્વીનો રાજા, પુત્ર પોત્રોથી સંપન્ન, સુરવીર, દાની, પરાક્રમી, બ્રાહ્મણ, ગુરુ અને દેવતાઓનો ઉપાસક, માતા પિતાને આદર પ્રેમ કરનારો, સત્યવાદી અને જીતેન્દ્રિય થશે. પુત્ર, બ્રાહ્મણોના બધા શબ્દો અત્યારે અસત્ય થઈ રહ્યા છે. પુત્ર, તારી અથડીમાં ચક્ર, માછલી, છત્ર, સુવત્સ, સ્વસ્તિક, ધજા, કળશ અને ચામરના ચિહ્ન તથા બીજા બે શુભ ચિહ્નો સ્થિત છે. તે બધા અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પૃથ્વી પર શાસન કરવા વાળા ઓ રાજન, આપનું રાજ્ય, મંત્રીમંડળ, સિંહાસન, છત્ર, તલવાર અને ધન બધું ક્યાં ચાલ્યું ગયું? હે પુત્ર, અયોધ્યા, ગગનચુંબી, મહેલો, હાથી, ઘોડા, રથ અને પ્રજા બધાની સાથે તું પણ મને છોડીને ક્યાં ચાલ્યો ગયો? હાય ઓ રાજન, હાય ઓ સ્વામી, અહીં આવો અને તમારા પ્રિય પુત્રને જુઓ, જે રમતા રમતા છાતી પર ચડીને તેના કંકુ ભરેલા પગલાથી તમને રંગી નાખતો હતો તથા રમતા રમતા તમારા શરીર પર ચડીને કાદવથી ક્યારેક તમારી છાતીને ગંદી કરતો હતો અને ક્યારેક ખોળામાં બેસીને બાળ સહજતાથી આપના કપાળમાં કરેલા કસ્તુરી ચંદનના તિલકને ભૂસી નાખતો હતો, જેના માટીવાળા મુખને સ્નેહથી આપ ચૂમતા હતા તેજ મોઢા પર આજે હું માખીઓ બેઠેલી જોઉં છું. ઓ રાજન, એ જ આપનો પુત્ર આજે મરીને રાંકની જેમ ધરતી પર પડ્યો છે, તેને આવીને જુઓ. ઓ દેવ, પૂર્વ જન્મમાં એવું કૃત્ય દુષ્કૃત્ય કર્યું જેના ફળ સ્વરૂપે મારા દુઃખનો અંત નથી આવતો. ઓ પુત્ર, ઓ બાળ, ઓ દીકરા, ઓ મારા રૂપાળા રાજકુમાર, આ પ્રમાણે રાણી મોટે મોટેથી વિલાપ કરી રહ્યા હતા. રડવાનો અવાજ આજુબાજુ વાળા લોકોએ સાંભળ્યો. તેઓ નિંદ્રામાંથી જાગી ગયા. તેઓ દોડીને રાણી પાસે આવ્યા. લોકોએ કહ્યું, તમે કોણ છો? આ કોનું બાળક છે અને તમારા પતિ ક્યાં છે? આટલી મોડી રાતે નિર્ભયતાપૂર્વક તમે એકલા અહીં ક્યાંથી આવીને રડી રહ્યા છો? આ સાંભળ્યા પછી પણ રાણી કોઈ ઉત્તર આપી શક્યા નહીં. ત્યારે રાણીના પતિ લોકોને શંકા ઉભી થઈ. તે બધાના ભયને લીધે રૂંવાટા ઉભા થઈ ગયા. હાથમાં હથિયાર લઈને તેઓ એકબીજાને કહેવા લાગ્યા, આ કોઈ સ્ત્રી નથી, કારણ કે તે કંઈ બોલતી નથી. ખરેખર આ બાળકોને ભરખી જનાર કોઈ પિશાચીની છે, તેથી આને મારી નાખવી જોઈએ. જો કોઈ ખાનદાન સ્ત્રી હોય તો ઘોર રાત્રિના સમયે અહીં શા માટે આવે? માનો ને માનો આ પિશાચીની કોઈના પુત્રને ભરખી જવા અહીં આવી છે. આ પ્રમાણે વાતચીત કરીને લોકોએ તરત રાણીના વાળ પકડ્યા. બીજા લોકોએ રાણીના હાથ પકડી લીધા અને કેટલાક હાથ રાણીના ગળાને દબાવવા લાગ્યા. રાક્ષસી હવે તો છટકી નહીં શકે એમ કહીને કેટલા એ શસ્ત્રધારી લોકો રાણીને ઘસડીને ચાંડાળના ઘેર લઈ ગયા અને ચાંડાળને સોંપી દીધા અને કહ્યું, ચાંડાળ, આ બાળકોને ખાઈ જનારી કોઈ રાક્ષસી છે. અમે તેની પરીક્ષા કરી ચૂક્યા છીએ, તેથી તું આ સ્ત્રીને ક્યાંક બહાર લઈ જઈને મારી નાખ, મારી નાખ. ચાંડાળે રાણીને જોઈને કહ્યું, હું આને ઓળખું છું. ઘણા લોકો આના વિશે વાત કરે છે, આ બાળકોને ખાઈ જાય છે, પરંતુ અત્યાર સુધી આ સ્ત્રીને કોઈએ જોઈ ન હતી. તમે લોકોએ આ બાળ હત્યારીને પકડીને મોટું પુણ્યનું કામ કર્યું છે. લોકો તમારો કાયમ યશ ગાશે. સારું, હવે તમે લોકો સુખેથી તમારે ઘેર જાઓ. જે મનુષ્ય ગાય, બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીનો વધ કરતો હોય, સોનાની ચોરી કરતો હોય, આગ લગાડતો હોય, રસ્તો રોકતો હોય, શરાબ પીતો હોય, ગુરુની સૈયા પર સૂતો હોય તથા શ્રેષ્ઠ પુરુષોનો વિરોધ કરતો હોય, તેનો વધ કરવાથી પુણ્ય મળે છે. બાળકોની હત્યા કરનાર બ્રાહ્મણની સ્ત્રી હોય તો તેને પણ મારવામાં દોષ નથી. તેથી આ સ્ત્રીનો વધ કરવો એ જ મારા માટે યોગ્ય છે. આ પ્રમાણે કહીને ચાંડાળે મજબૂત દોરડાથી રાણીને બાંધી દીધા. પછી તેમના વાળ પકડીને દોરડાથી તેમને મારવા લાગ્યો. ત્યાર પછી તેને કઠોર શબ્દોથી હરિશ્ચંદ્રને કહ્યું, ઓ દાસ, તું કંઈ પણ વિચાર કર્યા વિના સ્ત્રીનો વધ કરી નાખ. ચાંડાળના શબ્દો વજ્રઘાત જેવા હતા. મારા હાથે સ્ત્રીવધ થશે? એવું સાંભળીને હરિશ્ચંદ્રનું શરીર ધ્રુજવા લાગ્યું. તેમણે ચાંડાળને કહ્યું, હું આ કામ કરી શકું એમ નથી, મને કોઈ બીજું કામ બતાવો. આ સિવાય તમારા કહેલા અસાધ્ય કાર્યને પણ હું કરીશ. રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળીને ચાંડાળે આ પ્રમાણે કહ્યું, અરે તું ડરીશ નહીં, તલવાર લઈને એને મારી નાખ. આને મારવાથી પુણ્ય થશે. બાળકોને સતાવનારી આ રાક્ષસની રક્ષા કરવી ન જોઈએ. ચાંડાળની વાત સાંભળીને રાજાએ કહ્યું, ગમે તે પ્રકારે સ્ત્રીની રક્ષા કરવી જોઈએ. ધર્માત્મા લોકોનું કહેવું છે કે સ્ત્રીની હત્યા ન કરવી, કારણ કે સ્ત્રી હત્યા એ મહાપાપ છે. જે પુરુષ જાણતા અથવા અજાણતા પણ સ્ત્રી હત્યા કરે છે તેને ભયંકર રૌરવ નામના નરકમાં જઈ ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે. ચાંડાળે કહ્યું, અરે આ પ્રકારનો વાદ વિવાદ કરવાની કોઈ જરૂર નથી. ત્યાં પડેલી વીજળી જેવી ચળકતી તલવાર હાથમાં લઈ લે, કારણ કે એકની હત્યા કરવાથી અનેક જીવો સુખી થતા હોય તો તેવી હત્યા કરવાથી પુણ્ય થાય છે. અદૃષ્ટ સ્ત્રી સંસારમાં અનેક બાળકોને ખાઈ ગઈ છે, તેવી આને તરત મારી નાખવી જોઈએ. આના મરવાથી જગતને એક અશાંતિ દૂર થઈ જશે. અને માર આને મારવાથી કે આની આના મરવાથી જગતની એક અશાંતિ દૂર થઈ જશે. રાજા બોલ્યા, ચાંડાળ રાજ, હું જીવન પર્યંત ક્યારેય સ્ત્રીની હત્યા નહીં કરું એવી પ્રતિજ્ઞા લઈ ચૂક્યો છું, તેથી આ સ્ત્રી વધના કાર્યમાં હું પ્રવૃત્ત થઈ શકું એમ નથી. ચાંડાળે કહ્યું, દુષ્ટ, માલિકના કાર્યને છોડીને બીજું તારે કામ શું છે? તો કિંમત લીધા પછી મારું કામ કેમ કરતો નથી? જે માલિક પાસેથી કિંમત લઈને તેનું કામ અધૂરું મૂકે છે, તેને તેનો કરોડો કલ્પો સુધી નરકમાંથી ઉદ્ધાર થતો નથી. રાજાએ કહ્યું, ચાંડાળનાથ, મને કોઈ બીજું કામ કરવાની આજ્ઞા આપો, પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય હું કરીશ. આપનો કોઈ શત્રુ પૃથ્વીનો રાજા હોય તો તેનો પરિચય મને આપો, હું તુરંત તેને મારી ને પૃથ્વીનું રાજ્ય આપને સોંપી દઈશ, તેમાં કોઈ સંશય નથી. હું મહાન દેવતાઓ, નાગો, સિદ્ધો, ગંધર્વોથી સુરક્ષિત ઇન્દ્રને પણ તીક્ષ્ણ તીરથી મારીને હરાવી શકું છું. મહારાજ હરિશ્ચંદ્રની આ વાત સાંભળીને ચાંડાળ અત્યંત ક્રોધિત થયો. રાજા કાંપવા લાગ્યા. ચાંડાળે ફરી કહ્યું. ચાંડાળ બોલ્યો, નોકરોનું જે કર્તવ્ય છે તે પ્રમાણે તારો આ વ્યવહાર નથી. ચાંડાળની નોકરી સ્વીકારીને તું દેવતાઓ જેવી વાત કરે છે. દાસ, વધારે બોલવામાં સાર નથી, તું મારો સ્પષ્ટ આદેશ સાંભળ. બેશરમ, જો તારા હૃદયમાં સહેજ પણ પાપનો ભય હતો તો ચાંડાળનું દાસત્વ કેમ સ્વીકાર્યું? હવે તું આ તલવાર ઉપાડ અને તુરંત આ સ્ત્રીના કમળ જેવા માથાને ધડથી જુદું કરી નાખ. આ પ્રમાણે કહીને ચાંડાળે મહારાજ હરિશ્ચંદ્રના હાથમાં તલવાર પકડાવી દીધી. અધ્યાય 25 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.